એટલે ભગવાનની એ કૃપા છે તેની અભિવ્યક્તિ આપણી કોઈ કૃતિમાં જ પ્રભુ પ્રકટ કરશે, તો જ ભગવત કૃપા પણ આપણને અનુભવાશે. તો પ્રભુની કૃપાથી જે શરણાગતિ આપણને પ્રાપ્ત થઈ રહી છે, કેમ કે અલ્ટિમેટલી શરણાગત થવાનું તો આપણે જ છે, પ્રભુની કૃપા પણ આપણી પર છે, જીવ પર છે, અને તે શરણાગત થશે તો તેના નિમિત્તના વ્યવહારો તો જીવમાં પ્રકટ થતા જ હોય છે. તો એ બંનેનું કોમ્બિનેશન આ રીતે આપણે વિચારીએ કે પ્રભુએ અર્જુનને કહ્યું છતાં પણ તેને નિમિત્ત બનાવીને પાછું યુદ્ધ પણ કરાવ્યું છે, તો આ બંને સાથે રાખીને વિચારીએ તો કદાચ શરણાગતિનો સંદર્ભ પણ આપણને સ્પષ્ટ થઈ શકે. હું એમ કહેવા માંગતો હતો કે શરણાગતિના ધર્મ પાલન કરાવ્યા વગર પણ ભગવાન જીવને શરણાગત કરી શકે છે, એ બાબતનો વિચાર નથી થયો. એટલે એમાં જે યોગેશભાઈ પિયુષભાઈએ જે કહ્યું તે વાત પણ એમાં છે કે પાલન શરણાગતિના ધર્મ તરીકે યદિ આપણે એમ વિચારીએ કે જીવાત્માનું પ્રભુના શરણે જવું, શરણાગતિનું ચિંતન કે ભાવન કરવું, તે સિવાય કદાચ એ સાધનો જેને આપણે પ્રવૃત્તિરૂપ સાધનો કહી શકીએ એ જીવાત્મા કંઈ ન પણ કરતો હોય, અને એ જીવાત્મા યદિ કોઈ શરણ વિરોધી કાર્યની અંદર ફસાયેલો હોય, જે અર્જુનના પ્રસંગમાં આપણે જોઈ શકીએ છીએ. વસ્તુતઃ ભગવાને નિમિત્ત માત્ર ભવસવ્ય સાચીન કહ્યું એ કહેવામાં પણ અર્જુનની જેટલી પણ સાધનાભિમાનતા હતી, એનું જેટલું પણ દેહાભિમાન હતું, એના સગાવાલા પ્રત્યેનો પ્રેમ હતો, અન્ય શ્રેય સાધનો અને અત્યારે જે યુદ્ધકર્મ પ્રવૃત્ત થઈ રહ્યો છે એના વચ્ચેના જે કોઈ પણ ધર્મ સંકટો હતા એમાંથી એને મુક્ત કરી, એનાથી મુક્ત કરી અને પછી ભગવાન એને, તાત્પર્ય છે કે શરણગમનમાં પ્રતિબંધક જેટલા પણ ઉપાયો છે જેમાં અર્જુન અટવાયેલો હતો એને ભગવાન છોડાવી રહ્યા છે, અને છોડાવી અને ભગવાન એને અંતમાં માથું પકડી અને શરણ પ્રદાન પણ કરી રહ્યા છે. તો કેટલીક સ્થિતિમાં જીવાત્માએ કરવાના સાધનો ભગવાન સ્વયં કરે છે, તો એ જે શરણાગતિ છે એ તો બહુ વિલક્ષણ શરણાગતિ છે. મોટે ભાગે અવતાર કાળની અંદર એના દૃષ્ટાંતો આપણે જોઈ શકીએ છીએ. અનવતાર કાળની અંદર કદાચ એટલું થતું પણ હશે, ભગવાન ન કરાવતા હોય એવું તો આપણે કહેવાને કોઈ કારણ નથી, પણ અવતાર કાળની અંદર એના દૃષ્ટાંતો વધારે જોવા મળે છે. એટલે શુદ્ધા પ્રેમણાથી દુર્લભા, એમ શુદ્ધ શરણાગતિવાળાઓ પણ દુર્લભ છે એમ આપણે કહીએ તો બહુ આશ્ચર્યની વાત નથી. અનવતાર કાળમાં એટલે વર્તમાન સ્થિતિમાં તો સાધન દ્વારા અંગીકાર છે એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. આમનો જે પ્રશ્ન હતો એમાં એક વાત એમણે નિસાધનતાની પણ કરી હતી, તો એ સંદર્ભમાં આપણે વિચારવું જોઈએ કે અત્યારે જે શરણ માર્ગ આચાર્ય શરણ આપણને પ્રસ્તુત કરી રહ્યા છે એમાં શરણાગતિના સાધનો અને શરણ વિરોધી સાધનોનો પરિત્યાગ એ બંને ઉપદેશ એક સાથે આપી રહ્યા છે. ફરી પાછો શરણનો જે મૂળ સ્વરૂપ છે એ નિસાધનતા વિના સિદ્ધ થતો નથી, તો તેવી સ્થિતિમાં કોઈ જીવાત્મા યદિ શરણાગતિના સાધનો નથી કરી શકતો એના માટે શું કર્તવ્ય રહે, એ પ્રશ્ન ફરી પાછો આવીને ઊભો રહે છે. એટલે શરણાગતિના સાધનો એટલે આપણે નવરત્નમાં જતા સુધીમાં અંતમાં તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ એમ અંતિમ ઉપાયના રૂપમાં રામબાણ ઈલાજ ભગવાને મહાપ્રભુજીએ આપ્યો છે. ગોસાઈજીએ ત્યાં એ પ્રશ્ન ઊભો કર્યો છે કે આટલો સરસ ઉપાય પહેલે કેમ નથી દો, અંતમાં જઈને એને કેમ કહ્યો. તો ત્યાં પણ એ જ વાત હતી કે જો શરૂઆતમાં જ આ વાત કરી દેવામાં આવે તો આપણે આમે નપાવટ છીએ બધા, અને જે કરવાના ઉપાયો છે એ ન કરી અને અંતિમ ઉપાયને જ પ્રથમ ઉપાય તરીકે યોજી દઈએ તો આપણું અનિષ્ટ થાય, ભગવાનની દૃષ્ટિમાં આપણે થોડા નીચા ગણાઈએ એવી સ્થિતિ આવીને ઊભી રહે. તે સ્થિતિમાં આપણને એક ક્રમથી ઉપદેશ આપી રહ્યા છે. હવે નિસાધનતા જે છે એ ભાવનાત્મક પણ છે અને સાથે સાથે નિસાધનતા છે એનું કોઈ ક્રિયાત્મક સ્વરૂપ પણ છે. એટલે જે જે સાધનો શરણ વિરોધી છે એ શરણ વિરોધી સાધનોનો મન વચન અને કર્મથી પરિત્યાગ એ રૂપમાં પણ આપણે શરણાગતિના સાધનો છે એને નિસાધનતાના રૂપમાં આપણે લઈ શકીએ છીએ. અને યદી કરવાના ઉપાયો આપણે નથી કરી શકતા, તો વિરોધી ઉપાયો છે, વિરોધી જે પરિબળો છે એનો પરિત્યાગ, એને નિવૃત્તિરૂપ ઉપાય તરીકે પણ એનું અનુષ્ઠાન તો અપેક્ષિત છે જ. દાખલા તરીકે આપશ્રી કાલે દૃષ્ટાંત આપ્યું કે બિલાડી છે એ એના નવજાત બચ્ચાને મોઢામાં લઈને એના પ્રયત્નની અપેક્ષા વગર એક સ્થાનથી બીજે સ્થાન લઈ જાય છે અને એને સુરક્ષિત જાળવે છે. પણ એ કરતી વખતે પણ એને એટલી અપેક્ષા તો રહે છે કે મારા મોઢામાં દબાયેલું બચ્ચું પોતાના તરફથી કોઈ દોડડા પણ ન કરે, કેમ કે જો એ દોડડા પણ કરે અને કૂદકો લગાવતી વખતે ઓલું બચ્ચું હલ્યું અસ્વાભાવિક અને એનું મોઢું જોરથી દબાઈ ગયું તો બિચારાનો રામ રમી જશે. તો એટલી હદ સુધી જે શરણાગત છે એના માટે પણ નિવૃત્તિરૂપ ઉપાય તો પાછો રહે જ છે કે એ પ્રભુ જે પ્રયત્ન કરી રહ્યા છે એ પ્રયત્નમાં ખલેલ પહોંચાડવાનું કામ ન કરે. એક સીધો સરળ ઉપાય આપણે દૃષ્ટાંત છે કે નાનું બાળક છે એને જો સૂતું હોય ગાઢ નિદ્રામાં, એને ઉપાડી ખોળામાં લઈને એને ક્યાંક મૂકવું છે એ સરળ છે. પણ કજીએ ચડેલું બાળક હોય અને એકદમ પોતાના હાથ પગને તાણ કરતો હોય, બરાડા પાડતો હોય, તે વખતે એ બાળકને ઉપાડીને એને લઈ જવું એ બહુ મુશ્કેલ કાર્ય બની જાય છે. કેમ કે વિરોધી ઉપાયો ત્યાં આપણે ચાહીએ છીએ કે એને આપણે સુરક્ષિત કરીએ, એને આપણે મનાવીએ, પરંતુ વિરોધી ઉપાયોની અંદર એની પ્રવૃત્તિ હોવાને કારણે આપણે એમને સહયોગ આપી નથી શકતા. તો નિવૃત્તિરૂપ ઉપાય છે એ પણ ત્યાં ઉપાયના રૂપમાં રહેલા છે. એટલે યદિ નિસ્સાધનતા આપણે એ સ્તરની વિચારીએ કે જેમાં આપણે મહાપ્રભુજી તો અષ્ટાક્ષર કહી રહ્યા છે પણ અષ્ટાક્ષર પણ જેનાથી નથી નભતો, એવી પણ હદ સુધીની કોઈની નિસ્સાધનતા હોય ત્યાં પણ વિરોધી ઉપાય છે એના પરિત્યાગની અંદર તો એને ફરી પાછો સાધનાચરણ કંઈક કરવાનું રહેશે જ એવું મને લાગે છે. જે જો વાત આપને કહી એ આ સંદર્ભે એક જે ગુલાબ ખાન કી વાર્તા આવે હે, વહાં તો કે પ્રયત્ન ભી બિલકુલ વિપરીત ચલ રહે હૈ, જબ વો શ્રી ગોસાઈજી કી શરણ મેં આયો તબ ફિર ભી શ્રી ગોસાઈજી આપકો ઉદ્ધાર કર રહે હૈ, તો યે કોન સે પ્રકાર કી શરણાગતિ? જે જે આપ શ્રી યોગે શરદ બાબા શ્રીએ કહ્યું કે જ્યાં અવતાર કાળનો સમય છે ત્યાં પ્રભુ પોતાના સ્વરૂપ બળથી જ ઉદ્ધાર કરી રહ્યા છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગોસાઈજીના પ્રસંગોમાં કેટલા એવા પ્રસંગો આવે છે કે એમણે ભક્તિનું પણ દાન અને માનસી પણ સિદ્ધ કરી છે, તો ત્યાં પ્રભુએ મહાપ્રભુજી અને શ્રી ગોસાઈજીએ પોતાના સ્વરૂપ બળથી જીવનો ઉદ્ધાર કર્યો છે. અનવતાર કાળની અંદર એ આપણે નિયમ લેવા જશું તો આપણને ખબર નથી કે મહાપ્રભુજી આપણા પર કૃપા કરી રહ્યા છે કે નહીં. દ્વારકેશજી સ્વયં કહી રહ્યા છે કે જે કંઈ જેમ મંગલાચરણમાં તત્વાર્થિત નિબંધની અંદર મંગલાચરણમાં સ્પષ્ટ કહ્યું છે કે સર્વોદ્ધાર પ્રયત્નાત્મા કૃષ્ણ પ્રાદુર્ભવોહિ તથાત્વમ યેન સંસિદ્ધ્ય તદર્થમ વ્યાસ ઉક્તવાન. એ જે પ્રક્રિયા છે એ મહાપ્રભુજીની છે, શ્રી ગોસાઈજીએ અનુસરણ કર્યું છે. તો એ જ્યારે અવતારકાલ નથી અને અનવતારકાલ છે ત્યાં પ્રભુના મહાપ્રભુજીના સ્વરૂપ બલનો વિચાર ન કરી અને જે કંઈ એમણે ઉપદિષ્ટ પ્રકાર છે એ નામાત્મક સ્વરૂપ જ ઉદ્ધાર કરનારું થશે. એ નામાત્મક સ્વરૂપ ઉદ્ધાર કરનારું ક્યારે થશે કે જ્યારે આપણે એમણે કહેલા વિધિ નિષેધો વિધિ પણ પ્રવૃત્ત વિધિ પણ ન થઈ શકતી હોય જેમ આપશ્રીએ કહ્યું તે પ્રમાણે, તો કમસે કમ નિવૃત્તિના ઉપાયો પણ કરવા જોઈએ. એના વગર ઉદ્ધાર શક્ય નહીં થઈ શકે. હવે પ્રભુ સ્વયં કરે એ પ્રભુ જાણે, તું જાણે, તારો રામ જાણે. ન કરી શકે એમ ન કહી શકાય, પ્રભુની સામર્થ્ય તો ત્યાં છે જ કરવાની. એટલે ઉપદેશના સંદર્ભમાં જો વિચાર કરીએ આમાં ખાલી એટલો મને લાગે છે કે મહાપ્રભુજી માટે શ્રી ગોસાઈજી માટે કાંઈ પણ શક્ય છે, એ કોના ઉપર કૃપા વરસાવશે, કોનો ઉદ્ધાર કરશે એ આપણે કહી શકતા નથી. જ્યાં આપણે ઉપદેશ આપી રહ્યા છીએ એ ઉપદેશમાં તો આપણે એવું જ કરવું પડશે કે આચાર્ય ચરણે જે કંઈ આપણને ઉપદેશ આપ્યો છે તદ અનુસાર જ આપણે કરવું પડશે. ફરીથી આપણે જો એકડો ગોટીએ તો ફરીથી સર્વાત્માના શરણે આ વાત ઘણી સ્પષ્ટ થઈ નથી, કારણ કે સર્વાત્માના શરણને આપણે સિદ્ધિ તરીકે લઈ લીધી છે કે એને સર્વાત્માના શરણને આપણે જેવી રીતે સર્વાત્મા શરણ્ય જેનું શરણ લેવાનું છે તે અને જે પ્રકારે શરણ લેવાનું છે એ દ્રષ્ટિએ જો આપણે સર્વાત્માના શરણને આપણે મૂલવીએ, જેમ સૌથી પહેલી જ વાત છે શરણ્યની બાબતમાં કે જેની આપણે શરણાગતિ લેવાની છે તે ગતિ ભરતા પ્રભુ સાક્ષી એ રીતે જે એ શરણ્યનું સ્વરૂપ સમજાવ્યું છે કે એ બધું જ છે, એ શું નથી? ગતિ છે, ભરતા છે, પ્રભુ છે, સાક્ષી છે, નિવાસ, શરણ, સુરત, પ્રભાવ, પ્રલયસ્થાન, નિધાન, બીજ અને અવ્યય. અને જે શરણાગતિ આપણે લેવાની છે તેનો જે શરણાગતિનો મહાપ્રભુજી ઉપદિષ્ટ પ્રકાર છે, જે મહાપ્રભુજી જે શરણાગતિનું સ્વરૂપ સમજાવે છે કે એહી કે પારલોકે ચ સર્વથા શરણમ હરિ, ને આગળ એને સમજાવતા આજ્ઞા કરે છે કે અશક કેવા સુશક કેવા સર્વથા શરણમ હરિ. તો એ દ્રષ્ટિથી આપણે સર્વાત્માના શરણને ન લઈ શકીએ કે જ્યાં પ્રવૃત્તિ છે તે જે આપણી જે શરણાગતિનો જે પ્રકાર છે તે સાધન અવસ્થાનો હોય કે સિદ્ધિ અવસ્થાનો હોય એમાં જે શરણ્યનો પ્રકાર છે અને જે શરણાગતિ લેવાનો પ્રકાર છે એ આ દ્રષ્ટિથી લઈ શકાય કે નહીં, એ મારું પૂછવું છે થોડું આ બાબતમાં. એટલે આ વાત કોઈકના અપોઝિશનમાં નહીં પણ જિજ્ઞાસા રૂપે નહીં, કારણ કે સર્વાત્માના આ વાત જે ચર્ચા થઈ રહી છે એમાં સર્વાત્માના શરણ જ સ્પષ્ટ નથી થતું, બાકી ઘણી બધી વાત સ્પષ્ટ થતી લાગે છે. એટલે હું ફરીથી કહું, હા, ઝાલાભાઈએ બહુ સુંદર વાત કહી કે બધા આપણે નિરાકરણોના ઉપાય શોધી રહ્યા છે પણ હજી પ્રશ્નના જ આપણે બરાબર છણાવટ નથી કરી, એવું કંઈ ઝાલાભાઈનો અભિપ્રાય લાગે છે. કાય ઝાલા ત્યાં. એટલે સર્વાત્માના શરણથી તાત્પર્ય મને એવું લાગે છે કે આ શરણાગત છે, જે ફલ શરણ છે, ફલાત્મક જે શરણ છે એનું નિરૂપણ અહીંયા કરી રહ્યા છે. અને જે ફલશરણની સિદ્ધિ તો સીધી વસ્તુ છે કે યમે વૈશ્ય વૃણોતે તેન લભ્ય. બાકી જ્યાં સુધી સાધનનો પ્રશ્ન છે તો શરણમાર્ગની અંદર અંગીકાર કે શરણમાર્ગીય સાધનો કરવા માટે જે આવશ્યક ભગવાનની કૃપા છે વગેરે તો આપણને સાધન બલથી અથવા સાધન શરણથી પ્રાપ્ત થશે જ. એટલે સર્વાત્માના શરણ એ ફલશરણની વાત છે એવું મને લાગે છે. અને એમાં જે એવું બી છે ને, ખાલી ભલે ને ફલ દશા જ્યારે સાધના અવસ્થામાં હોય ત્યારે બી સર્વાત્માના શરણ થઈ શકે છે ને, શા માટે ન થઈ શકે? ફલરૂપે ન હોય, કાયિક વાચિકના જે કાંઈ આપણા કાયિક વાચિક અને માનસિકના જે કાંઈ પ્રયાસ થઈ રહ્યા છે એ પૂરેપૂરા ન હોય ને આંશિક હશે, એ આંશિકના સિદ્ધ કરવાના ઉપાયો તો આપણે એ જે આવે છે કે જ્યારે આપણે કોઈ શબ્દની પરિભાષા કરી રહ્યા છીએ ત્યારે ફલ શરણને સર્વાત્માના શરણ કહીશું આપણે, તો પછી પાછું સર્વાત્માના શરણને તમે ફરી પાછું સાધનો નાખી દઈ રહ્યા છો. તો એ સર્વાત્મના શરણ વન, સર્વાત્મના શરણ ટુ એમ એના આપણે વિભાજન કરવા પડશે. એટલે એને ફલ માત્ર ફલ સુધી સીમિત ન રાખીને એક શરણાગતિનો મનોભાવ આપણે લઈએ, એની કોઈ સાધના છે ને એની કોઈ સિદ્ધિ છે એ રીતે લઈએ તો કઈ રીતે રહેશે? હા, એ પણ થઈ શકે. કોઈ પણ એક પરિભાષા, આમાં શું છે કે આ મહાપ્રભુજીનું વચન નથી, પુરુષોત્તમજીનું છે. હવે આ વચનની ફરી પાછી કોઈ પરિભાષા આપણી પાસે છે નહીં. જે સંદર્ભમાં પુરુષોત્તમજીનું આ વચન આવી રહ્યું છે એ સંદર્ભને યદિ આપણે વિચાર કરીએ તો નવરત્ન વિવૃત્તિ પ્રકાશમાં આ છે. હવે ત્યાં કોઈ ફલશરણની એસ જ ચર્ચા નથી, પણ જે પુરુષોત્તમજી એને અહીંયા જે રીતે કોટ કરી રહ્યા છે એના ઉપરથી એવું લાગે છે કે જે સાધનરૂપ ઉપાય બતાવી રહ્યા છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ, અને નવરત્નના અંતમાં બધી ચિંતાઓનું નિવારણ, ચિંતા કાપી નકાર્યા અને ભગવાન અપી પુષ્ટિસ્થો, એ જે આખો ઉપક્રમ છે એના અંતે જ્યારે આ વાત આવી રહી છે ત્યારે એવું લાગે છે કે સેવામાં પ્રવૃત્ત ઉદ્વિગ્ન ચિત્તવાળો એ જાતનો જે અધિકારી છે એને સંદર્ભમાં લઈને આ વાત આવી રહી છે. તો કદાચ એ જ શરણાગતિ હોય એવું આપણે કલ્પી શકીએ. આજે એક નહીં, હું સંદર્ભની જે વાત કરી કે આ જે નવમા શ્લોકમાં જે વાત આવી છે નવરત્નમાં આ પુરુષોત્તમજીની ટીકામાં, એમાં એકચ્યુઅલી ઉત્થાનિકા એ રીતે હતી કે જે સાધનો જે બતાવ્યા છે શ્રવણથી લઈને નવધા ભક્તિના એ સાધનો જ નભવા શક્ય નથી, અને આપણે આત્મનિર્ભરની વાત કરી રહ્યા છીએ તો એ સાધન તો પછી ફલ સુધી કેવી રીતે જશું એ મુખ્ય ચિંતા હતી. તો ત્યાં સાધન ફલના ભેદ મટાવવા માટે અને શ્રી પુરુષોત્તમજી આ રીતે વાત કરી છે કે આપણે ત્યાં તો કૃપા જ સાધન છે, અને જે બી આપ જીવ કંઈ કરે છે વૃત્તિથી એ કૃપાનું જ કોઈને કંઈ ફલી દેખાઈ રહ્યું છે. એટલે સાધન અને ફલ એવા બે ભેદ માનીએ તો પછી સાધન નપશે કે નહીં તો ફલ ક્યારે થશે એ ચિંતા થાય. તો એ ત્યાં મૂળમાંથી જ એ વાતને કાપવા માટે અહીંયા કૃપા સાધન છે એ વાત લીધી છે. એ ખાલી એડિશનલ મેં ક્લેરિફિકેશન. તમે શીખવો સર્વાત્મા શરણાગતિની જે વાત કરી એમાં મને એવું લાગે છે કે કોઈ ક્રિમિનલ હોય, એટલે મારી બુદ્ધિ પ્રમાણે હું જરાક ઉદાહરણ આપું છું કે ક્રિમિનલ હોય, બધા ગુના કરીને થાકી હોય ત્યારે સરેન્ડર કરે તો એ સર્વાત્મા શરણાગતિ જ કરશે ને, એનું ઇલસ્ટ્રેશન લઈ શકાય એમ એમ આ ભાઈને કહેવાય. સર્વાત્મા શરણાગતિ એટલે કે બધી રીતે એ બધી રીતે તો હેરાન થઈ અને થાકી ગયો છે, છેલ્લે એ બધા ક્રિમિનલ્સ કરી દે છે અને એને પોલીસ સરેન્ડર કરે છે ત્યારે જે એ શરણાગતિ એની હશે એ સર્વાત્મા શરણાગતિનું ઇલસ્ટ્રેશન તરીકે મને મારી બુદ્ધિ પ્રમાણે યોગ્ય લાગે છે. એટલે જે પરેશભાઈ કહી રહ્યા છે ને એ એ કક્ષામાં જશે વાત. પણ દાખલા તરીકે ક્રિમિનલ કોઈ બધા સાધનો છોડી અને પછી શરણે ગયો કોઈના, જેમાં આ લોકો ડાકુઓ બધા આત્મસમર્પણ કરતા હોય છે અને હથિયાર નેતાઓને આપતા હોય છે, પણ એ સ્વીકારવું કે ન સ્વીકારવું, જો હું ના પાડું કે મારે નથી તમારી શરણાગતિ સ્વીકારવી, તો તમે શરણાગત ભલે ને સર્વાત્મના થયા તો તમારે ઘરે રહ્યા. એટલે અહીંયા જે વાત છે એ એ જાતની છે કે પ્રભુ પણ જ્યાં ઈચ્છે છે કે એમની શરણાગતિ હું ગ્રહણ કરું, એમને શરણ તરીકે હું સ્થાપિત થાઉં, તો એ તો પછી ભગવત કૃપા સાધ્ય જ બનશે. એમાં જીવનું